સ્વયં સેવકોને સલામ. પ્રતિષ્ઠા ઉત્સવની કરોડરજ્જુ સમા 3500 સ્વયંસેવકોને તારીખ 23/1 પ્રાતઃ પૂજા બાદ આશીર્વાદ પાઠવતા સ્વામીશ્રી બોલ્યા, અમે ફૂલહાર પહેરીએ ને આનંદ કરીએ, પણ તમે દોડાદોડી કરીને કાર્ય કર્યું છે એટલે આ બધું આપને આભારી છે. આપે ખૂબ મહેનત કરી છે માટે થેન્ક યુ વેરી મચ. આભાર. આપનો આ તીર્થમાં જન્મ થયો છે એટલે આપ બધા પણ તીર્થરૂપ. આપ બધાને જેટલા દંડવત કરીએ એટલા ઓછા છે. યોગીજી મહારાજે પણ આ સ્થાનનો ઘણો મહિમા કહ્યો છે. એ મહિમા અમે પણ સમજીને આપને સલામ કરીએ છીએ. મહિમાનો આ મેઘ વરસાવી 10-20 વાગે પાડગોલ પધારેલા સ્વામીશ્રીના વરદસ્તે અહીં નૂતન મંદિરનો ખાતવિધિ થયો. આ પ્રસંગે જ્યારે કાર્યકરો ગર્તમાં માટી પૂરીને જલધારા કરી રહેલા ત્યારે ખાતની બહાર નીકળી આવેલી પાણીની ધાર થોડી વારે સ્થિર થઈ ગઈ. ચારેકોર મચી રહેલી ચહલપહલ વચ્ચે પણ આ ઝીણી વિગતની નોંધ લેતા સ્વામીશ્રી બોલ્યા, મંદિર મજબૂત થવાનું, પાણી સ્થિર થઈ ગયું. આ શબ્દો દ્વારા ગામવાસીઓના હૈયે ઉત્સાહનો સાગર છલકાવતા તેઓ પુનઃ મેળાવ પધાર્યા. અહીં આજની સાંજે જોગણિયા માતાના મંદિરે વંદન કરી ઘૂંટેલી પહોંચેલા તેઓએ અત્રે ભાવનાથ મંદિરના પ્રાંગણમાં યોજાયેલી સભામાં ગામની સેવાને બિરદાવી કે પ્રતિષ્ઠા વખતે આપના ગામના ભાવિકોએ શાકની સેવા કરી છે. આ સેવા સામાન્ય છે, પણ હૃદયના ભાવની કિંમત છે. આ ગામના શ્રી રમાકાંતભાઈ પટેલ મેળાવના ઉત્સવ દરમિયાન રોજ 100 કિલો શાક ઉઘરાવીને સમયામાં પહોંચાડતા હતા. તેઓએ જ આજે સ્વામીશ્રીને અત્રે પધારવા વિનંતી કરેલી. જો કે આ બાબતે આયોજકોની અનિચ્છા હોવા છતાં એક ભક્તને રાજી કરવા અહીં આવી પહોંચેલા સ્વામીશ્રી સુણાવના સંભવિત મંદિરની ભૂમિ પર પગલાં પાડતા રાત્રે બોચાસણ પધાર્યા. જે દેહને તો તૃણતુલ્ય જાણે. બોચાસણમાં તારીખ 25/1 સવારે મધ્યખંડમાં જાજીવાર દર્શન કરી સ્વામીશ્રીએ પૂજારી પ્રબોધ જીવનદાસ સ્વામીને કહ્યું, મૂર્તિના મુખ પર લાઇટ વધુ પડે છે એટલે રિફ્લેક્શન, પ્રકાશના પરાવર્તનને કારણે મૂર્તિના દર્શન બરાબર થતા નથી, માટે લાઇટો એવી રીતે ગોઠવો કે રિફ્લેક્શન ન આવે. આમ કહી આ વિશે આસપાસ ઊભેલા સંતોને તેઓનું મંતવ્ય પૂછતા સ્વામીશ્રી બોલ્યા, બધા કહેતા હો તો જ આપણે કરવું. યોગ્ય વાતમાં પણ સૌની સંમતિ મેળવી આગળ વધવાની તેઓની આ પ્રકૃતિનું રિફ્લેક્શન સૌને આંજી ગયું. તે સાથે તારીખ 27/1 સવારે જારોળા ગામના નૂતન મંદિરમાં અક્ષર પુરુષોત્તમ મહારાજ પધરાવી સ્વામીશ્રી બપોરે બદલપુર પહોંચ્યા. અત્રે કેળવણી મંડળની માધ્યમિક શાળામાં પંચદિવસીય પારાયણનો માંડવો નંખાયેલો. આ કથાસત્ર દરમિયાન જ તારીખ 29/1 રોજ પ્રમુખ સ્વામી સર્વોદય વિદ્યાલય તથા તારીખ 30/1 સવારે ખડોદી ગામે પ્રમુખ સ્વામી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના ઉદ્ઘાટન સમારંભ યોજાયા. ખડોદીના આ વિદ્યાધામને ખુલ્લું મૂકી ગામના મંદિરે જવા મોટરમાં બિરાજેલા સ્વામીશ્રીએ બેસતા વેત ગાડી ચાલક પાસે હીટર ચાલુ કરાવ્યું. તેઓની આ સૂચના શરીરમાં વ્યાપેલી કસરને છતી કરી ગઈ. તેની તીવ્રતા એવી હતી કે ગાડીમાંથી ઉતર્યા બાદ મંદિરે જતા તો સ્વામીશ્રી રીતસર ધ્રુજવા માંડ્યા. તે જોઈ સેવકે પૂછ્યું, ધ્રુજો છો કેમ, ઠંડી લાગે છે? પરંતુ સ્વામીશ્રી તો કહી નહીં ચાલો કહેતા ઠાકોરજી પાસે પહોંચી ગયા. અહીંથી પાછા વળતા તેઓ મંદિરના દરવાજે બેઠેલા એક વૃદ્ધને નીચા નમી મળવા ઊભા રહ્યા. આ સમયે પણ સૌ સ્વામીશ્રીના શરીરની ધ્રુજારી જોઈ શકતા હતા, છતાં ડૉક્ટર ચીમનભાઈ પરમારના ઘેર ગોઠવાયેલો કાર્યક્રમ પૂરો કરીને સ્વામીશ્રી બદલપુર પરત ફર્યા ત્યારે તો તેઓના શરીરને ભરડો લઈ ચૂકેલા તાવની માત્રા છેક 104 ડિગ્રી સુધી પહોંચી ગયેલી. તે જોઈ એક સંતે સ્વામીશ્રીને કહ્યું, થોડી તકલીફ શરૂ થાય એટલે કહી દેવું, ખબર તો પડે કે હવે તકલીફ શરૂ થઈ. અમે ગામડિયા, અમને આવી ખબર ન પડે, તમે શહેરના ભણેલા ગણેલા રહ્યા. આટલું કહેતા ધાબળામાં ઢબુરાઈ ગયેલા સ્વામીશ્રીએ પોતાની દેહાતી દશા પર ગામડિયાપણાની સોડ તાણી દીધી. બદલપુરમાં ભક્તિના પુર. તારીખ 1-2 ની સવારે બદલપુરના મંદિરનો પાટોત્સવ અને હરિકૃષ્ણ મહારાજની સુવર્ણ તુલાના કાર્યક્રમો યોજાયેલા, પરંતુ તેમાં માંદગીને કારણે સ્વામીશ્રી ઉપસ્થિત ન રહે અને તેઓ સીધા જ વિશ્રામ માટે ઉતારે પહોંચી જાય એવી વિનંતી કરવા માટે સંતો પ્રાતઃ પૂજા પૂર્ણ થવાની પ્રતીક્ષા કરી રહેલા. પણ માળા કરતા સ્વામીશ્રીએ પૂછ્યું, પાટોત્સવની મહાપૂજા શરૂ થઈ? હા. તો ત્યાં કહેવડાવી દો કે આરતીની રાહ જુએ, ઉતાવળ ન કરે. આપણે એ વખતે જ સુવર્ણ તુલાનો વિધિ કરી લેવો છે? તુલાને તો વાર હશે ને, એમાંય જઈશું. 2 વખત ઉતારામાંથી બહાર નીકળવું છે? હા. સ્વામીશ્રીના આ એકાક્ષરી પ્રતિભાવમાં કૃતનિશ્ચયીપણાનો એવો રણકો હતો કે કોઈ કાંઈ બોલી ન શક્યું. તેથી પૂજા બાદ અતિ અલ્પમાત્રામાં મગ તથા ભાત ગ્રહણ કરી સ્વામીશ્રી 9:30 વાગે પાટોત્સવના વિધિમાં પધારી ગયા. અહીં ઠંડીનો ચમકારો ઘણો હોવા છતાં તેઓએ શાલ ટોપીમાં સજ્જ થઈ સઘળો વિધિ કર્યો. અંતે અશક્તિને ન ગણકારતા સ્વામીશ્રી 5 પ્રદક્ષિણા પણ ફર્યા. તે પછી હરિભક્તોને પ્રણામ પાઠવી ઉતારે આવતા તો તેઓ પલંગ પર જાણે ઢગલો જ થઈ ગયા અને શાલ ટોપી સહિત પોઢી ગયા. અતિશય ઠંડી લાગી જવાથી સ્વામીશ્રીને રજાઈઓ ઓઢાડી દેવાઈ, પરંતુ એ વખતે બુજાતી બત્તી સાથે સ્વામીશ્રી બોલ્યા, તુલામાં જવાનો સમય થાય ત્યારે કહેજો. વીજળીનો દીવો ઓલવાયો, પણ સ્વામીશ્રીની ભક્તવત્સલતા ચોમેર ચમકી રહી. તેના પ્રકાશમાં તેઓ પ્રમુખ સ્વામી કમ્પ્યુટર સેન્ટરનું ઉદ્ઘાટન કરી 11:30 વાગે સુવર્ણ તુલાની સભામાં પધાર્યા. અહીં જાણે સમર્પણનો સાગર હેલે ચઢેલો, કારણ કે બાલ બાલિકા અને ખેત મજૂરથી માંડીને કારકુનની કક્ષાના મધ્યમ વર્ગીય ભક્તોએ આર્થિક ક્ષમતાની હદ વળોટીને સેવાની ગંગા વહાવી દીધેલી. તેઓની આ ભાવનાને પ્રતિસાદ આપવા આવી પહોંચેલા સ્વામીશ્રીએ ઠાકોરજીને તુલામાં પધરાવી પૂજન કર્યું. તે પછી ક્રમશઃ ભક્તોએ સુવર્ણદાન અર્પણ કરી રાજીપો રળ્યો. તે જોઈ સ્વામીશ્રી બોલી ઉઠ્યા, બદલપુર મંડળની પણ જય. આપનો જે ભક્તિભાવ તે આજે અદ્ભુત રીતે જોવા મળ્યો છે, તે જોઈ અમને ખૂબ આનંદ થયો છે. આ રીતે પારાયણ, પાટોત્સવ, સુવર્ણ તુલા અને વિદ્યાલયોના ઉદ્ઘાટન સહિતનો તમામ નિર્ધારિત કાર્યક્રમ કણસતા શરીરે સંપન્ન કરી સ્વામીશ્રી આજની સાંજે વિદ્યાનગર આવી પહોંચ્યા. કપડાં સામું ન જોવું, મૂર્તિ સામું જોવું. વિદ્યાનગર મુકામે માંદગીના કારણે સ્વામીશ્રીના તમામ જાહેર કાર્યક્રમો બંધ હતા, છતાં ભોજન વખતે પ્રાસંગિક વાતો કરી કથા વાર્તાનો આનંદ મેળવી લેતા સ્વામીશ્રીને તારીખ 3-2 ની સવારે એક સંતે કહ્યું, એક વાત મેં જોઈ, શ્રીજી મહારાજની રીત જેવી જ આપની રીત સરખી. એની ને આપણી સરખી હોય? એ ક્યાં ને આપણે ક્યાં? મહારાજ એટલે મહારાજ, એક રતિ બિન એક રતિકો, સ્વામીશ્રી બોલ્યા. તે સાંભળી એક સંતે આજની બપોરે પોઢવા જઈ રહેલા સ્વામીશ્રી સમક્ષ હળવાશથી વાત મૂકતા જણાવ્યું, આપની બીમારીનું કારણ મને જાણવા મળ્યું. આપના ગાતરિયામાં ઘણા કાણા મેં જોયા, તેવાથી ઠંડી પેસી ગઈ છે એટલે બીમારી આવી. હવે અમને ધોતિયાની સેવા કરવા દેજો, બહુ સૂક્ષ્મ દ્રષ્ટિવાળા છે. આટલું મર્મવાક્ય ઉચ્ચારી સ્વામીશ્રીએ ઉમેર્યું, જે મળ્યું હોય તે આપણે પહેરવું, સંતની શોભા વધે, પણ કોઈ જુએ તો કેવું લાગે? સંસ્થાના પ્રમુખ થઈને આવું પહેરે છે? કપડાં સામું ન જોવું, મૂર્તિ સામું જોવું. ગળા સુધી ગાતરિયું ઓઢતા સ્વામીશ્રી બોલ્યા. તેઓના આ શબ્દોથી સૌની નજર સામે એક નિશાન રોપાઈ ગયું. મેડિકલ કોલેજમાં મૂર્તિ સ્થાપન. તારીખ 4-2 રાત્રે 8:30 વાગે એક મીટિંગ પૂરી થતા સ્વામીશ્રી પલંગ પર જ પગ લાંબા કરી બંને ચરણની આંગળીઓ તણાય એ રીતે હલાવવા માંડ્યા. આ જોઈ સેવકે થોડીવાર સુધી પગની આંગળીઓ અને તળિયા દાબી આપ્યા. તે સમયે સ્વામીશ્રી બોલ્યા, બાયપાસ ઓપરેશન પછી 1/2 કલાક બેસીએ એટલે અકળામણ જેવું લાગે છે. પગ થોડા આઘા પાછા કરવાનું મન થાય. પહેલા 1-2 કલાક સુધી કાંઈ થતું નહોતું. આ તો સોફા પર પગ લબડાવીને બેઠા હોય તોય એવું થાય. આમ પ્રત્યેક બીમારી સ્વામીશ્રીના શરીર પર કંઈક ને કંઈક જોર જુલમ ગુજારતી જતી, છતાં તેથી તદ્દન બેપરવા રહી પોતાનું કાર્ય આગળ ધપાવતા જતા સ્વામીશ્રીએ અહીંના રોકાણ દરમિયાન છાત્રાલયના વાર્ષિકોત્સવ, ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલન, સંસ્થાકીય મેડિકો સ્પિરિચ્યુઅલ કોન્ફરન્સ, આણંદના મંદિર નિમિત્તે આયોજિત ઠાકોરજીની સુવર્ણ તુલા વગેરે કાર્યક્રમો સંપન્ન કર્યા. તેની વચ્ચે તેઓએ તારીખ 5-2 બપોરે 12 વાગે અંતેવાસી વિવેકસાગરદાસ સ્વામી સમક્ષ પોતાના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીને નિયુક્ત કરવાની વાત ઉચ્ચારી. તે દ્વારા લાખો મુમુક્ષુઓના ભવિષ્યને સ્પષ્ટ અને સુરક્ષિત કરતા સ્વામીશ્રી તારીખ 9-2 સવારે પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજના આંગણે જઈ પહોંચ્યા. આ સંકુલના વિશાળ પ્રવેશખંડની જમણી તરફ શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ અને સ્વામીશ્રીની પૂર્ણકદની કાંસ્ય પ્રતિમાઓનો અનાવરણ વિધિ યોજાયેલો. તેમાં સામેલ થવા રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી અશોકભાઈ ભટ્ટ સહિત કંઈક અમલદારો અને આણંદ વિદ્યાનગરના અગ્રણી શિક્ષણવિદો ઉપસ્થિત હતા. તેઓની હાજરીમાં વૈદિક મંત્રોના ઘોષ અને જય જયકાર વચ્ચે પ્રતિમાઓ પરથી પડદો હટતા જ સૌ મૂર્તિઓની નયનરમ્ય આભાથી અંજાઈ ગયા. આ ભાવને ઘૂંટતા ચારુતર આરોગ્ય મંડળના માનદ મંત્રી શ્રી NM પટેલે જણાવ્યું કે આજથી કોલેજના પ્રવેશ દ્વારમાં 3 શિરછત્ર અને સિદ્ધ પુરુષ પ્રતિમાઓ અમારામાં હંમેશા સેવા, સમર્પણ અને કર્તવ્ય પરાયણતાની ભાવના જાગ્રત રાખશે અને અમારા માટે પથદર્શક બની રહેશે. અર્વાચીન વિશ્વની એક અજાયબીના સર્જક. તારીખ 9-2 રોજ સ્વામીશ્રી સમક્ષ વિશ્વવિખ્યાત અંગ્રેજી સામયિક રીડર્સ ડાયજેસ્ટ દ્વારા પ્રકાશિત થયેલા એક પુસ્તકમાંથી આધુનિક વિશ્વની 70 અજાયબીઓની વિગતો રજૂ કરવામાં આવી. 160 પૃષ્ઠોનું કદ ધરાવતા આ આકર્ષક પુસ્તકમાં કુઆલા લુમપુરના 1482 ફૂટ ઊંચા પેટ્રોનસ ટાવર્સ, 298 એકરમાં વિસ્તરેલો બ્રુનેઈનો રાજમહેલ, ઇંગ્લેન્ડ અને ફ્રાન્સને જોડતી 37.5 કિલોમીટર લાંબી દરિયાઈ ટનલ, સિડનીનું ઓપેરા હાઉસ, સાન ફ્રાન્સિસ્કોનો ગોલ્ડન ગેટ બ્રિજ જેવા નિર્માણોના સમાવેશની સાથે સ્વામીશ્રી દ્વારા નિર્મિત લંડનના મંદિરને પણ સ્થાન મળેલું. 2 પૂર્ણ પૃષ્ઠો પર રંગીન છબી સાથે લંડનના મંદિરનું વર્ણન કરતા આ પુસ્તકમાં લખવામાં આવેલું. ધ શ્રી સ્વામિનારાયણ ટેમ્પલ ડિઝર્વ્સ અ પ્લેસ બીકોઝ ઓફ ઇટ્સ ઇન્ટિક્રેટ ડિટેલ એન્ડ ધ એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ હાઉ ઇટ વોઝ બિલ્ટ. બારીક કોતરણી અને સર્જનની અસાધારણ ગાથાને કારણે શ્રી સ્વામિનારાયણ મંદિર આ અજાયબીઓમાં સ્થાન પામ્યું છે. આ લખાણ સાથે સ્વામીશ્રી દ્વારા નિર્મિત લંડન મંદિરને સન 1995ના સમગ્ર વર્ષ દરમિયાન વિશ્વમાં બનેલી એકમાત્ર અસાધારણ ઘટના તરીકે નવાજવામાં આવેલું. એથી અદકેરી બાબત તો એ હતી કે પુસ્તકમાં સંગ્રહ પામેલી 70 અજાયબીઓમાં 44 નિર્માણ સરકારી નાણાકીય સહાય દ્વારા બનેલા, 12 બાંધકામ સમૃદ્ધ અબજોપતિઓ દ્વારા વ્યક્તિગત ધોરણે અસ્તિત્વમાં આવેલા, 11 ઇમારતો વિરાટ આંતરરાષ્ટ્રીય કોર્પોરેશનના આર્થિક પીઠબળ કે અબજોપતિના સંગઠન દ્વારા અસ્તિત્વમાં આવેલી, તો 2 સંકુલો રાજાઓ દ્વારા રચાયેલા, પરંતુ 1 અકિંચન સંતની પ્રેરણાથી સ્વયંસેવકોના શ્રમ દ્વારા ફક્ત 3 જ વર્ષની સમયાવધિમાં સર્જાયેલી અજાયબી તરીકે લંડન મંદિર અદ્વિતીય બની રહેલું. આવી મહિમાવંતી તવારીખ ધરાવતું આ પુસ્તક જેવું સ્વામીશ્રીને ધરવામાં આવ્યું કે સ્વામીશ્રીએ તેને ઠાકોરજીનું પ્રસાદીભૂત કરવા કહ્યું અને બોલ્યા, પ્રયત્નથી તો બધા કરે, પણ આ તો વગર પ્રયત્ને એમને એટલે કે પ્રકાશકોને પ્રેરણા થઈ ને છાપ્યું છે. ભગવાનની ઈચ્છાથી થાય તે મોટું કામ કહેવાય. યોગીજી મહારાજનો સંકલ્પ હતો કે સર્વોપરી થશે, તો આ સર્વોપરી થયું. વિશ્વની એક અજાયબી સર્જવાનું સંપૂર્ણ શ્રેય ગુરુ અને ભગવાનના ચરણે ધરીને સ્વામીશ્રીએ સંતોષ માન્યો. આ પણ એક અજાયબી જ ને